જાતે જ આવે ને દાદા, એને જાતે છે આટલા બધા આપણી પાસે જ કેમ આવે, કોઈ એજન્ટ રાખવો પડે ને, ઘેર ઘેર જઈને કયા આવે ને પછી આવે એટલું ના રાખવું ને, એવું ના હોય કે દાદા, એવું ના હોય એમને માત્ર કોણ મોકલતો છે, એ કે છે કે રસ્તામાં જાતા આવતા ઉભા રહે એટલે આવે, ઉભા રે પણ બધું બહુ મોટેલો છે ખબર, કેટલાક તમારે તો 35% ભરાય છે, કેટલાક 50% ભરાય છે, કેટલાક 80% ભરાય છે, ત્યાંથી વધારે આવતા છે, ખબર નહીં દાદા, ખબર ના પડે કેમ વધારે એક જગ્યાએ, તમે બહુ સારી ફેસિલિટી આપો તો વધારે માણસ આવે, તમે બહુ સારી ફેસિલિટી આપો તો વધારે આવે, ફેસિલિટી બરાબર આપો તો વધારે આવે, ફેસિલિટી બધા આપવા મારી છે એટલે પછી હવે મારી કઈ આપી, જલેબી આપી તારે, બધા ફેસિલિટી આપવા મારી, હવે બધાને જલેબી નહીં નાસ્તે લઈએ તારે ફ્રી આપતા, કેટલી કેટલી રૂમની રાખવી છે, ચાલીસેક દાદા, ચાલીસ ડાઉન માગે ને, ડાઉન ડાઉન પેમેન્ટ માગે, ડાઉન કેટલું માગે, ડાઉન પેમેન્ટ કેટલું માગે, કિંમત એની 20%, કિંમત હોય એની 20% ડાઉન પેમેન્ટ માગે, હે જેટલી હોટેલ ની કિંમત હોય મોટેલ ની એની 20% ડાઉન માગે, 20% કેટલા હોટેલ લે છે, ખબર નથી, ના નહીં તમારી પાસે ડાઉન હોય એટલે મોટર બધી જોવાનું ને કેવી રીતે ડાઉન પેમેન્ટ કેટલું હોય એના પછી જોઈ ના કે, એની ચિંતા નથી, લાખ ડોલર આપવાનું, લાખ નું ચિંતા નથી, 70,000 થાય દાદા, 60-70,000 ડાઉન આપવાના થાય, મળી આવશે, મળી આવશે, સારી રીતે વર્ષે મળી આવે, પુણ્ય હોય તો મળી આવે, નફો નફો મળે, પુણ્ય હોય તો મળે નફો મળે, કઈ ના રહી છે, ગુજરાત કઈ કામ ના, ઈશણાવ ગામ ના દાદા, ઈશણાવ ગામ ના ચરોતર માં, ઈશણાવ ને દાદા, ઈશણાવ આ બેન ને પીપરાય છે, પીપરાય ની સ્વાદ્યા જોઈ છે, વાંધો નઈ, રખાય માટે રાખી રાખી પાડી નીકળી આથી પટેલ જોઈએ, એમાં તો પટેલ ની જાતિ જોઈએ, વાણિયાની જાતિ ના છે, પટેલ ની જાતિ છે વાણિયા, અરુણભાઈ પૂછે છે વાણિયાની ક્યાં ચાલે, વાણિયાની છાતી ક્યાં ચાલે, પાટિયા બેસી જાય, વાણિયા બેસી જાય કેમ એવું દાદા, પટેલ ની, પટેલ ની છાતી રહે ને વાણિયાની બેસી જાય કેમ એવું, બહુ વિચાર કરે કે આ કેમ આવતું નહીં આવતું થશે કેવી રીતે, અને આજ પછી હોય જાય પછી કે ચાલતી કે કોણ કે પટેલ કે વિચાર કરે હા ભગવાન કોઈ વિશ્વાસ હોય કોને આપડા પટેલ અને આ તો જાતે કોફી નાખેલ ભગવાન ની જરૂર નહીં ને રાણીયા જાતે વિચાર કર્યો પછી ભગવાન ની જરૂર ક્યાં રહી છે તારા વિચાર કરી તારો બેસતો નથી એટલે કરવાનું છે અને આ તો ક્યાં સુઈ જાય કે ભગવાન આવું કરશે કે ઘણા વાણિયા કરોડો નો વેપાર કરે છે ને ઘણા વાણિયા કરોડો નો વેપાર કરે છે ને વેપાર કરે જુદા આ વેપાર ના પડે એ તો આખું જોખમ ખેડે 100% આખું બધું જોખમ આશરો ભગવાન ને માથે આકરા મૂકવા નહીં એ તો આ લોકો આશરા મૂકે તમે આવું રામ ના આશરે કહી દો આખી રાત વિતાવી નાખે વિચારશીલ થવું રહેવું પડે આવું એના ધંધા ઉપર બધા આધાર રાખે પણ દાદા આ મોટેલ નો ધંધો જ છે ને પટેલે એવા ધંધા પડ્યા બહુ વિચારશું હોય પણ વરિક તો સંસ્કાર થી ધ્વની કયા આવે આપણા ગામમાં તો વણિક સાથે તાપથી જુદો થાય કશું આત્મા ના આવ્યું હોય તો એ કે બાપ ને કે છે હું મારી મારી કરી ગઈ મારું તમારી ચિંતા ના કરશે એવું કે મિલકત થોડી ઘણી હોય તો કે થોડી જ કરી શકે મારું વાર કરી લેશે તો જ્યાં જાય ને ત્યાં આગળ બધું આજુબાજુ જોઈએ ગામ નું પછી આ બે જાય બે એટલે કશું વગર કોઈ પૈસા વગર તો આગળ કામ કરી દે અને શરૂઆત પાંચ બધા હોય ત્યાં નીકળી નાખીએ ગાડું ચેટ કહેવાય પાછું તો અમે આ રોગ ચેટ કહે ને પાછું અને જ હોય તો ચોટી જાય અને એ કે આ કિલોડી ના છોડવા આવે છે આપડે જાઓ કિલો કિલો ખાય છે ને અને ગાંઠે માંઠે ઉગે આપડે તો છોડવા આવે છે આ જોવા પડે તો ઉગે અને પછી ગામના લોકો છે કે આવો છે લીગો જમીન નથી ઘર નથી તો એ કે છે આવો કઈ સલાહ આપે ને સારી સલાહ આપે સલાહ બધી સારી આપે સલાહ સારી આપે સલાહ સારી આપે છોકરો ભાઈ પટેલ સલાહ આપે આવો છે એટલે ગામમાં ચેન્જ થઈ દે મફત નો ચાર હોય કે જમ ના લાવે એક વળી કરતા મોટા સૈન્ય આચાર્ય થયા બધું છોડી દીધું, પણ તે બઉ સરસ આમ ઉપદેશ આપે, બઉ સરસ બધા. પણ લક્ષ્મી ની વાત આવે તો ઉપદેશ ના આપે, ઉપદેશ ના આપે. લક્ષ્મી ની વાત આવે તો ઉપદેશ ના આપે, બીજા બધા ઉપદેશ આપે. એટલે કોઈ વિચાર ભાભા વિચાર કર્યો કે હમણાં લક્ષ્મી ની વાત કેમ નથી બોલતા કઈ. એટલે પછી એક દાદ એની પોટલી જઈ લીધી, મારા બહાર ગયા છો વાળવા, ત્યાં પોટલી જઈ લીધી, પોટલી જઈ લીધી. પોટલી પછી ના મળ્યું, પછી પુસ્તક જોઈ લીધા. એક પુસ્તક ની અંદર એક ઘીની મળી બનાવી, એ ઘીની તો ઊંચી રાખેલી. ગોરુ દાદા અડચણ પડી તો કામ લાગશે, ગોરુ દાદા અડચણ આવશે તો કામ લાગશે, એમ કઈ ઊંચી રાખેલી. એને લીધે બધું બોલાતું નથી. ઘીરી જોઈ ને લઈને ગેર લઈ ગયો. મહારાજ કાઢી ગયો કે બોલા મળ્યો. લક્ષ્મી રાખી ના જોઈએ આમ છે, કાઢી આવ્યો બધે ઘીરી જ લઈ ગયો, ઉઠાઈ ગયો. પાવર ચેતન વાણિયા હોય તો બધે, ચેતન તો પાવર. હવે આ ક્યારે સમસ્યા પાવર ચેતન છે એવું વાત કે હજુ પુસ્તક માં કોઈ છે નહીં આ પાવર ચેતન છે તો ક્યારે સમસ્યા આવે. સાયન્ટિસ્ટ મારી પાસે હાથ સમજાય છે, બે જ કલાકમાં સમજાય છે. સમજાવવા માટે વ્યૂ પોઈન્ટ બતાડવા પડે જાત જાતના. બોલ પાવર ચેતન તેને કાપી રાખે પાપ લાગે તક ના, પાવર ચેતન કાપી રાખે છે ને પાપ લાગે. પાવર એટલે શક્તિ ની વાત કરે તારે. અરુણભાઈ પૂછે છે પાવર ચેતન એટલે શક્તિ ની વાત કરો છો તમે, પાવર ચેતન એટલે શક્તિ ની વાત કરો છો તમે, શક્તિ ની વાત કરો છો. પાવર ચેતન આ બધું ચાલે છે ને, બધું ચેતન મૂળ ચેતન થી ચાલે છે. આપડે શું કઈ પાવર થી ચાલે છે, પાવર ચેતન. હવે અને મારી દાખલા કે પાપ લાગે નહીં તો પાપ ક્યાંથી લાગે છે, એટલે માને છે કે હું છું આ, માન્યતા નો પાપ લાગે. બીજું બધું ખરેખર ચેતન નથી, એ માન્યતા એને માનેલી છે કે હું છું એટલે એને એનું પાપ લાગે, એનું દુઃખ થાય. બાકી તો ભગવાન તો કોઈ મરતો હોય છે પછી પાવર ચેતન ઉભું થાય છે, મરે છે પાવર, ઉભું થાય છે મરે છે. દાદા પુષ્પાબેન પૂછે છે કે પાવર ચેતન એટલે મિશ્ર ચેતન કે કારણ શરીર. એ મિશ્ર ચેતન એને જ અમે કહીએ છીએ, મિશ્ર ચેતન. ચંદ્રકાંતુ તારું નામ છે, તારું નામ નહી ચંદ્રકાંત, નામ મારું તું પણ ચંદ્રકાંત જ. ચંદ્રકાંતુ તારું નામ ના નહી ભી ચંદ્રકાંત ના થાય માય ને મી ચંદ્રકા. બોલને કોણ તું જાણતી છે કોણ છે? કહ્યું નહી હોવાનું મોટેલ ધંધો કરજે, વાંધો નહી. પટેલ પટેલ તો જાતી, કોઈ વાણિયા હોય, કોઈ પટેલ હોય, કોઈ દરજી હોય, કોઈ સુતાર હોય, જે ધંધાઓ ધંધાઓ કરે તે ધંધા ભર્યું નામ ભર્યું હોય. ખબર જ પડતી દાદા, આ શરીર માં કોણ બેઠું છે? કે આ દેહ મારો છે, આ પગ મારા છે, હાથ મારા છે, વાંચો મારી છે, બધું બોલે છે, એ કોણ છે? ભગવાન. ભગવાન ભગવાન બોલતા હોય કે ભાઈ મારા હાથ છે તો એમના હાથ પછી ભાગે નઈ ને, લકોય ના થાય, હાથ ને લકોય ના થાય. ભગવાન ના થઈ જાય, લકવો પણ ના થાય એમ. લોકો હાથ ભાગલા લે કેતા મને એમ થાય મને ભગવાન ને હાથ ભાગલા. ભગવાન જોયેલા ખરા બધા? ભગવાન જોયા નથી તો દોલે થઈ જાય, થઈ જાય. દરિયામાં બહુ પહેલા હતા ને તમે? મતભેદ થતા નથી બેન? દેખેલ પણ મતભેદ ના થવા દે, સારા વાર મતભેદ થાય. મતલબ તપાસ નહી કરી છે દસ બાર કામ કરવા વાળા રાખીશ, દસ બાર કામ કરવા વાળા રાખીશ, એક પગ દબાવે, એક માથું દબાવે, ખાવાનું કરી આપે. ભોગ દવા તો પણ સુખ જોયે ને. Thank you. બંધ થઈ જાય છે ને, એવું બધું કરી આપીએ અમે. બરોબર ને? શું નામ? ચંદ્રા. ચંદ્રા ચંદ્રા ખરેખર ચંદ્રા છે? ચંદ્રા નામ છે તારું? તું કોણ ખરેખર? માય નેમ ઇઝ ચંદ્રા. તો માય નેમ બોલનારી કોણ છે? ખબર નથી. જાણવું પડે ને. મેં કે તમે કહો હું શું છું. કાલે આવે તું, કાલે બધું કરી આપ્યું. બરોબર ને? અને શાંતિ રહે, કાયમ ની શાંતિ રહે એવું કરી આપ્યું. પરમ દિવસે આખો દાડો સત્સંગ છે. શું પૂછવું છે? આજે પછી અહીંથી કેટલા જવાનું છે? 10 વાગે નીકળવાનું. અમારો એક પ્રશ્ન છે દાદા. હા, આ બહેન બહેન લોકો ને એવું થાય કે ધારો કે હું અને શાંતા છે તો શુદ્ધાત્મા ખાતે જે રકમો જમા થાય તે પુણ્ય બંનેને જ રચાવું છે ને? કારણ કે કર્મ તો પછી પાછળ થી તો છૂટા પડી જતા છે. દેશ થાય ત્યારે તો કોને જાય એમ? કારણ કે ફાળો તો બેવનો છે ને. એ આપતી વખતે બંને ને એકમત થી આપ્યો હોય, બંને ભેગા થઈને. હા, ભેગા થઈને આપવું જોઈએ બધા, કે ભાઈ અમારે બંને ખાતે આપનું. બરોબર છે. છૂટું કરવું હોય તો આ 5-6 ડોલર મારું જુદું થઈ રહ્યું, જુદું કરવું સારું. મેં તો મારું તમારું બહુ ના રહ્યું હોય, એકતા રહી હોય તો તમારે એકતા રહી છે તો વાંધો નહીં. કારણ કે પછી તો ભેગા થવાના મળે જ નહીં ને. ના, એ જે કે આ તમે તો આપો છો, મારું છે. તમે તમારું આપો છો, મારું નહીં હાલતા. તારે આપણે જુદું આપવું. જો ખરી રીતે ભેગી રીતે જમે થાય, ભેગું હોય ને ત્યારે ભેગું જ જમે થાય. તો કેટલાક મનમાં ઈચ્છા હોય છે કે હું મારું મારું કરી દઈશ જુદું. બરોબર છે. નહીં, એક જણે તો આગળ શુક્લ ને ત્યાં, ભરત શુક્લ ને ત્યાં. હા, એ કે છે ભરત શુક્લ કે છે મારો 3000 પગાર છે, તો હું 5 વર્ષ સુધી 3000 પગાર એક મહિના પગાર આપીશ કે છે 5 વર્ષ સુધી. તારે વાઈફ કે છે, વાઈફ કે છે મારે નહીં, મારે મારે જુદા આપવાના કે છે. મારો પગાર છે તો હું જુદા આપીશ. ને કોઈ રહેવા જાય બે વચ્ચે એક તક ના. એટલે એવું મારું તારું હોય ને તો જુદું કરવાની જરૂર નહીં. તો એક જ હાલે કરે. મારું તારું મેં કેટલાક હોય છે. મારું તારું ઘણું હોય દાદા આ કાળ માં. હે, આ કાળ માં ઘણું હોય ના કે બધાને એવું નથી હોતું. નહી, બધાને એવું બધાને નહીં. પણ દાદા આ એ તો આ જ્ઞાન લીધેલું છે એટલે એવું હોય છે. ના, પણ ઘરમાં બે જુદા હોય, જ્ઞાન ની હોય તો ફેર જ પડે ને એમ. તો જુદું આપે. બરોબર છે. તમારે એકતા છે ને? એ પૂછે, મીના પૂછે કે કિડ્સ નું શું, છોકરાઓનું શું? છોકરાઓ તો એમને અમને જુદું આપે તો ત્યાં આપી ગઈ ને. તું આપી ગઈ ને તારા 1000 ડોલર? ના આપી ગયા ને, ચેલો આપી ગયો 1000 ડોલર. બેન આપી ગયા, શાંતા બેન. દાદા અમારું જુદું નહીં માલે, અમારું જુદું નહીં માલે. બધું એક જ બતાવો, એક રહેતો સારું. દેહાન થાય ત્યારે બંને છૂટા પડી જાય ને એમ? એ તો છૂટા પડી જાય. ચલો ભાવ તો આગ લખાઈ ગયો. ભાવ તો ભાવ તો આ થઈ ગયો. ભાવ તો એને થઈ ગયો, આપડે લખાઈ ગયું. એટલે એવી જુદી ના રાખો, આપણું મન જુદું વધતું હોય કાયમ માટે. એ એમને ડાબડી કરે, હું મારી ડાબડી કરું. કેટલીક સ્ત્રીઓ ગ્વાંઠ કરે, ગ્વાંઠ જુદી જુદી રકમ કરે, તો એને જુદું આપવું જોઈએ. તમારે તો એ જુદી નહીં કોઈ જાતું. થોડી ખરી દાદા જુદા મૂકું વર્ષના તો પાછા આપી દે એમ કેવાય જાય. રમીલા બેન કહે છે કે ઇમરજન્સીમાં વાપરવા ભેગા કરે સાઈડે એમ રમાબેન. અરે રમીલા બેન કહે ઇમરજન્સી ના વાપરવા ભેગા કરે તો પછી પોતાનો ભો લાગતો રહે ના ભો લાગતો આપી દેવા. ના ભો લાગતો હોય આપણને એમ લાગે કે હવે આપણને ભય આવવાનો નથી દાદા મોતે છે તો આપી દેવાય એમ ના ભો લાગતો રહેવા દેવા. બરોબર છે. જેવી હિંમત કરશે એવું ચાલશે જેવી હિંમત કરશે એવું ચાલશે. શું કહે છે ભાઈ વાળા ભાઈ આવવાનો ભાઈ ખરો ભાઈ આવવાનો ભાઈ ખરો ભાઈ. અને જેમ દાદા નો હોય ભાઈ મને કઈ અડવાનું નથી ભાઈ અડે જ નહીં કોઈ અડે નથી એવી હિંમત જોઈએ ભાઈ. હિંમત ના આવતી આપડે આપડી પાસે દવા દેવી સારી પણ 10,000 ની પોટલી 50,000 ની પોટલી દવા દેવી સારી. બેન નો પ્રશ્ન છે કે હસબન્ડ એન્ડ વાઈફ દાદા ના એમાં આપવામાં એક હોય તો બીજી બાબતે મતભેદ હોય એનો વાંધો નહીં. આપવામાં એક હોય બે સહમત કર્યું હોય કે આપડે બેનું છે તે આ રકમ આપ્યો તો વાંધો નહીં તો એક જ ન થઈ ગયો. પછી ગમે તે ગમે તે આપે પણ એનો વાલી કહેવાય આપના એનું ભાગીદારી કહેવાય. શું કહ્યું આ બે નક્કી કરે છે પછી આપે છે બે નક્કી કરે છે રાત્રે બે જે નક્કી કરીને પછી આપવાનું. તમે એકલા નહીં આપતા નહીં દાદા એટલે પછી હું તો દાદા પૂછતો જ નથી પણ એની આ જ હોય છે. એ તો આ જ હોય એની આ જ હોય છે હું પૂછતો નથી. એને એને મન દુઃખ ખુબ થાય છે કે ઓછું આપે છે એમ દાદા ને. એ તો એવું તો એવું કે છે બધું આપી દો કે છે બરોબર પણ મારા બાબતે એને મન દુઃખ થાય છે એવું કઈ આપી ના દે એમ ના દાદા. એને મારા બાબતે મન દુઃખ થાય છે કે હું ઓછું આપું છું દાદા ને એમ. બહુ અતિશય અતિશય શું આપડે ભાવ આપવો જોઈએ બીજું અતિશય બહુ ફાઇલ નો નિકાલ કરવાનો દાદા અમારે પુરુષે ફાઇલો નો નિકાલ કરવાનો હોય ને. આપડે લોકો કહે ને કે ભાઈ આ જો એની પાસે બહુ એ થઈ ગયા છે એવું નહીં કરવું આપડે ના હોય તો કઈ નઈ. ખુબ ખુબ પૈસા હોય તો આપવા ખુબ પૈસા હોય તો આપવા ભરજો બધું તમારે આવે તારે આપજો ને આવે તારે આપજો. જો અમે આયા તો આપ્યા ને બે જણા તમારે આપવા છે તો બહુ પણ તે અમે આવે તારે આપજો. આયા પહેલો અમને કામ વાત કરીએ એમાં તો બોલો રહ્યા કરે. આપડે શી જરૂર છે અટક્યું નથી કઈ મંદિર કશું અટક્યું નથી કશું અટકાય નહીં કશી મુશ્કેલી નથી. આપણું ગજું હોય તો આપવું ના ગજું હોય ના આપવું. ભાવ ખૂબ છે સગવડ નથી બેનનો ભાવ ખૂબ છે આપવાનો પણ સગવડ નથી ઓછી છે. ના જે હોય તે આપણે $100 હોય તો $100 એમ કશું એવું કશું એવું કહે. આપડે $5 હતા ભાઈ આપણી પાસે હોવા જોઈએ ને ના હોય તો ક્યાંથી લાવવા. ઉધાર કરીને કામ ના કરાય ભાવ તો હોય બધાને ભાવ હોય અને ભાવ હોય તો આઈ મળે. ભાવ જ ના હોય આપવા નહીં ત્યારે આઈ ક્યાંથી મળે. એવું કરે ને એટલે પ્રેમથી કરવું બધું કરવું અહીંયા આગળ બધું કરવું. આપડે મહાત્મા જમાડો એ મોટા મોટી વાત. શું કહ્યું ભેગા બેસીને જમો કમાય છે તો ખરો પણ બચાવતું નથી તો શું કરીએ. પૈસા બચા જ નથી એમ બચતા નથી ખબર નહીં જતા વપરાય જાય છે. એ વધારે કમાય હું તો બહુ નથી કમાતી એ ઘણું કમાય. તને શું મળે મને તો કઈ નથી બહુ મળતું. $300 મહિને મળે મહિને 300 કલાક કામ કરે રોજ 3 કલાક કામ કરો. હા પણ દરરોજ 3 કલાક કામ કરે એટલે ઓછું કામ કરે બેન. પેલો બાબો છે ને, પેલો બાબો છે ને, એટલે એમનાથી ઓછું કામ થાય દાદા. ખબર જ નથી પડતી કહા ચાલ્યા જાય છે પાણી ની જેમ. 50,000 હકીકત છે, અમારે એક દશા છે. મંદિર પર બચ્યું હોય તો આપવાનું, નહીં તો કશો વાંધો નહીં. જોયું દાદા કેવી છે, પણ આપણને સારું આવે, ગયા અવતાર આપ્યા છે તો નિરાતે શાંતિ આટલું રહેવા કરવાનું મળે છે. પછી આ આપ્યું હોય તો પછી આગળ આ કઈ કોઈને આપી દેવાનું નથી, આ તો આપણું પોતાનું જ ઓવરડ્રાફ શું છે, ઓવરડ્રાફ. પછી બીજે કઈ ના અપાય તો ચાલે, એક જગ્યાએ અપાય છે તો બહુ થઈ ગયું, હોય તો આપવું, ના હોય તો કઈ નહીં. કોઈના મનમાં એમ ના થાય કે અમને વધારે અત્યારે ઓછું આપે એવું પ્રેમ નથી કરતો, પ્રેમ તો બધા પસાર કરો. આ બધું નાળું ગટર બધું છે ને, ત્યારે કહેતો સારી જગ્યાએ તો જાય તો સારું, બે મહિના કસે કરી તો આવી જાય. શું કરું, 12 મહિને એક પગાર આપે છે ત્યાં આગળ, બધા 4 કરોડ સુધી આપી શું કરશે, એટલો બધો અપાય નહીં. પણ આપણે જે અપાય છે 12 મહિને એક પગાર મારે આપવો છે, હું તો આપીશ મારો. દાદાભાઈ એક સવાલ પૂછવાનો છે. 5 આજ્ઞા માનીએ તો આપણને સુખ શાંતિ થાય આ ભાવમાં, અને મોક્ષ માવાનો હોય એ તો બીજા ભાવ ની વાત છે. દાદાએ જે 5 આજ્ઞા આપી છે તે જો પાડીએ તો સુખ શાંતિ થાય આ ભાવમાં, પણ મોક્ષ તો બીજા ભાવમાં મળવાનો છે ને. મોક્ષ તો હજુ એક અવતાર થયા પછી થવાનું છે, હજુ તો ભોગવવું પડશે, આ સુખ ભોગવવું પડશે, ભૌતિક સુખ નથી જોતું તો ભોગવવું પડશે. કારણ કે આ અવતાર બધે પુનઈ બંધાઈ છે ને, એ કેવી પુનઈ બેસે, બેઠા બેઠા દરેક જીવતા ભગવાનની પાસે બેસી રહેવાનું, શ્રીમંદર સ્વામી પાસે રહેવાનું, શ્રીમંદર સ્વામી જીવતા છે એમની પાસે બેસી રહેવાનું. મોક્ષ નું ક્યાં બહુ આમ ખાતરી નથી પડતી કે છે કે નહીં, ભાઈ ને મોક્ષ ની ખાતરી નથી પડતી છે કે નહીં, મોક્ષ ની ખાતરી જરૂર નથી. આપડે આ સુખ મળે છે તે જે દુઃખ થી મુક્ત થવું એ જ મોક્ષ. શું કહ્યું, આ સંસારી દુઃખો આપણને ઓછા થવા મળ્યા એ ધીમે ધીમે ખલાસ થઈ જાય, એટલે નિરંતર કાયમ શું કે એમના મોક્ષ. આ તો શબ્દ આપેલો ને એટલે જાણે કે કઈ નવું ગામ હશે આ, નવું ગામ હશે પોતે ભ્રાંતિ થી રહી થઈ જવું, સંપૂર્ણ મુક્ત થવું તો એ જ મુક્ત. આપણે મોક્ષ પરંપરા આઈ મીન જન્મ પરંપરા કહીએ તો બિલકુલ ખરાબ થઈ જાય, ધીમે ધીમે વધે છે ને સુખ, વધે છે ને સુખ, આજ્ઞા મળે તેમ ધીમે ધીમે સુખ વધે છે. સુખ તો કોણ જાણે, એનું એજ રહેતું લાગે છે, બધી માયા વધે છે, માયા વધે છે, એમને ખબર નથી સુખ એનું એજ રહેતું છે. નિરાકુરતા એ સુખ, વ્યાકુરતા મનમાં ફફડા ફફડા ફફડા એવું રહેતો નથી ને, એ બહુ રહે છે, ખુબ રહે છે, ફફડાટ જ રહે છે. એમ કે પૂરી પૂરી આજ્ઞા પડાતી નથી, મને લાગે નથી પડાતી. કાલે ફરી દેવો, કાલે ફરી દેવો, કાલે ફરી બેસતું નથી. દસેક હજાર આવવાનું ગમે કરવું દાદા, ગમે છે તો કાલે ફરી દેવો, કાલે લાગે પડી દે. એમ કે કોઈએ પેલું મોક્ષે જઈને કોઈ એમ નથી કે ચાલો અહીંયા આવો બહુ સારું છે એમ કે આવો અહીંયા કરી, પણ આ જન્મમાં જો મળતું હોય તો કે સારી વાત છે. મોક્ષે જઈને કોઈ એમ નથી કહ્યું કે અહીંયા આવો સારું છે એમ, આ જન્મ માં મળતું હોય તો સારી વાત છે. નહી, આ જન્મ થવો જોઈએ, આ જન્મ જ મોક્ષ થવો જોઈએ. તમને થયેલ નહી? થયેલો દાદા. તમે થયેલો? આ બધા ઓછી થઈ ગયેલી. કાચું રહી ગયું, સુધારાઈ શકાય. કાચું રહી ગયું તો સુધારી શકાય. બરાબર આપડે ઘી નાખ્યું, બધું નાખ્યું, તન મન નાખ્યું, જ્ઞાની પુરુષ ના અજ્ઞાતમાં ધન હોવું નાખવું છે. શું કર્યું? તન ધન થી કર્યું છે. શા માટે? લોભ ની ગાંઠ તૂટી જાય. શું થઈ જાય? મને બહુ લોભ તો છે જ નહીં. ના, લોભ તો છે નહીં. એ લોભ નહીં, આપવાનું મન ના થતું હોય તે આપવાનું મન થાય, ભાવ થાય. આપવાનું મન તો છે જ. તો બસ, સારું. એમાં મને વાંધો આવતો જ નથી. તો વાંધો નહીં, કાલે ફરી જ્ઞાન માં બેસી જાઓ. પંદર તારે તો જુદા જુદા દેખાય છે ને દરરોજ? રોજ જ દેખાય. તમે નહીં દેખાતા ને? રોજ ના દેખાય. સમજાય ખરો? બધા મુશ્કેલી કહે છે તમને કે આજ્ઞા નથી પડાતી. નાની વાત તો સમજાય, પણ તમારી આજ્ઞા પડાતી નથી. અમે જ છું ને એનો અર્થ એવું. એનો અર્થ એવો જ છે. દાદા ના જ્ઞાનની વાતો બધી સમજાય, પણ આજ્ઞા પડાતી નથી એવું લાગે. ના, એ પૂરેપૂરી સમજાય નથી. આજ્ઞા તો એ પડે જ જાય. ઇન્દિરાબેન ક્રોધ કરે તમે સિદ્ધાર્થમાં. તમને કઈ આમ તો ખરાબ લાગે કે આ ન કરવો જોઈએ. તમને અંદર ખરે કે આ ન થવું જોઈએ, છતાં આ થાય છે. ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ છે એટલે આપડે ઇન્દિરાબેન ને કેવું એ પ્રતિરોમણ કરી લો. બસ એટલું પ્રતિરોમણ હું કરું છું, પણ એ નહીં માને. મારું એના પર ગુસ્સો થાય. હજુ એમને કચાશ થઈ ગઈ છે. સમજ આ બે માની જાય. એની કચાશ થઈ ગઈ છે એટલે આ ખોડ કાઢે. એટલે ખોડ કાઢવા જેવું ડિસ્ચાર્જ માં ખોડ કાઢવાનું હોય ને? કારણ બધું જે થઈ રહ્યું છે બધું ડિસ્ચાર્જ રૂપે થઈ રહ્યું છે. એમની ભાવ કયો છે? એ ચાર્જ છે. શું છે ભાવ? તો તમને એમ થશે કે આ નફો ઉગે બટન દબાવવામાં પણ ફરી બે પંદર ફરી બે એનું લાગે છે. એનું લાગે છે, તમને લાગે છે. દાદા આવે એનું કાયમ પોતે જ નાખે છે. તમારે નાખ્યા જરૂર પોતે પ્રતિમા શું કરે? તમારે નાખ્યા જરૂર નહીં, પોતે શું કરે? કરવું નહીં જોઈએ. એમને ખબર છે, જાગૃતિ છે. જાગૃતિ પૂર્વક થાય છે, નિંદ્રા પૂર્વક થાય છે. બેન એમ કે સ્ત્રી એ મરદ નું કહેલું માનવું જોઈએ એમ. એવું કહે છે એમ. ડેમોક્રેટિક રાખવું. ધણી પણ બજાવવું એ ગુનો છે. ધણી કાયમ નો ધણી છે. અને કઈ કાયમ નો ધણી હોય તો એડજસ્ટમેન્ટ છે. વૈભવશાળી જીવન જીવીને મોક્ષ નો છે ને એમ. એટલે કઈ તકલીફ તો છે નથી એમ. તકલીફ લાઈફ જ નહીં. ચાર્જ બંધ કરી દેવાનો એટલે મુક્તિ. ના પણ અમારે એક બે અવતાર જે કરવાનો હોય, હવે પુણ્ય તો બંધાયેલું હોય એટલે આ વૈભવ તો મળવાનો જ ને. વૈભવ ખરેખર વૈભવ, કારણ કે હવે પાપ જ નહીં ને. ના પછી હવે અમારે ભૂલવું નથી દાદા ને. એના માટે ખરાબ વિચાર હરકો ના આવે ને કોઈને માટે. તમને ગાળ ભરે તો તમને ખરાબ વિચાર ના આવે એના માટે. બહુ ગાર બળે તો એનું અવળું પરિણામ ના આવે. એ તો ચતુર્યું દાદા, તમને થાય એવું તો ગાવે ન થાય. એનું કાતું થયું થયું, તમારું કાતું કોઈના માટે ખરા વિચાર પણ ના, નુકસાન કરી ગયું હશે વિચાર ના આવે. કોઈ માટે ખરાબ વિચાર નહીં આવે, ક્રોધ આવે ખરો પણ ખરાબ વિચાર નહીં આવે. એમને ક્રોધ આવે પણ ખરાબ વિચાર નથી આવતા. પણ બીજા અવતાર માં વૈભવશાળી જીવન હોય પણ આ રહેવું જોઈએ દાદા અમારું, આ દાદા નું જ્ઞાન એ હોય તો પેલો વૈભવશાળી જીવન. એ જ્ઞાન ને મજબૂત કરવા માટે વૈભવશાળી જીવન છે. જ્ઞાન નહીં, મોક્ષ આપવાનું. બરોબર, બધું હમું બધું તૈયાર રહેવું જોઈએ. એટલે કેવું રહેવું છે આ ફેરે છે એવું નહીં. આવતો પેલો ખરેખર ખરાબ માલ ભરેલો નહીં, આવતો સારો માલ ભરશે ને. આવે હવે સારો માલ ભરવાનો ને, બધો સારો માલ ત્યારે કે નહીં પેલાનો ભરેલો હોય તેનું તો બહુ આવે છે. મારી આજ્ઞા પાડો ને તે બદલ સારો માલ ભરાય. દાદા મહિલા પેલા ના જે બરફ જેવા કર્મો હતા હવે એ સામાયિક થી એ ઓછા થાય ને. પણ પેલું એ તદ્દન તદ્દન નિર્મૂળ તો નહીં થાય ને એમ. હા, તદ્દન નિર્મૂળ થાય. દેખાદે ભડકાવે બચી જતા રે. ભડકાવે પુષ્પાબેન પૂછે, બરફ જેવા કર્મો ને સામાયિક કરી કરીને નિર્મૂળ કરાવાય? ખાલી થશે એટલે પેટી ખાલી થઈ જશે, ચોકી ખાલી થઈ જશે ને, પછી તમે ઓછા થવા નહીં મળ્યા. ઓછા થતા જાય જેમ તો અંદાજ બહુ દિવસ ના કરે પછી આવે. એ તો ખબર પડે છે દાદા. આવે આપણે આ મેં વાંચેલું આપણા અક્રમ માં બધે કે આમ મંત્ર દેખાવો જોઈએ. વાંચ આપડે શુદ્ધાત્મા બોલીએ તો તમે દેખાવું જોઈએ. હવે દેખાય એટલો ઉપયોગ થયો કેવાય. હા, તો હવે આખું આમ શબ્દ ના દેખાય પણ એટલું પહેલા એટલું શુદ્ધ દેખાય, પછી દાંત માં દેખાય, પછી આત્મા દેખાય, એવી રીતે એક એક અક્ષર દેખાય તો આખો શબ્દ ના દેખાય એક સાથે. તો એવી રીતે બી કરી શકાય, પેલા હું દેખાય એવી રીતે. હા હા, એ રીતે જેટલું આપણે જોઈએ ને. એટલે આખું આમ બાકી સાથે ના દેખાય, એકી સાથે જોવાનું હોય જ નહીં. દેખાતું જાય ને આગળ વંચાતું જાય તો એ આત્માનું કહેવાય. નહીં તો એક હાથે દેખાય તો ભૂલવાનું. અને એવું કઈ ખરું કે અમુક જ એકદમ સ્પષ્ટ સાથે દેખાવું જોઈએ કે એવું કઈ ના? મેલું દેખાતું ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય. મોક્ષ ચાલુ હોય બધા હાથે. ભગવાન ભાવી નહી, મોક્ષ ચાલુ હતો. દાદા આપણે સાંભળીએ કે પાણીમાં કમળ ઉગે, પાણીમાં કમળ ઉગે પણ કમળ ને પાણી નથી અડતું. પાણીમાં કમળ ઉગે, કમળ કમળ કમળ પાણીમાં ઉગે તે છતાં બી પાણી જે ભીનું નથી પડે. હા, આપણી સ્વભાવ છે, સ્વભાવ છે. પણ એવો આત્માનો સ્વભાવ એવો છે કે સંસાર અડે નહીં, કામ થાય એવો લાગે. સ્વભાવમાં આવ્યો નહીં, સ્વભાવ કેવી રીતે આવે? જ્ઞાની પુરુષ જે મુક્ત પુરુષ હોય પેલા બાકી બીજો માણસ બંધેલો ના કરે. ખાસ કરીને અમેરિકામાં એક્સેપ્શન કેટલું છે, માયા ટેન્શન એક દાવડીયો માણસ એક શેઠ હોય ગામના શેઠ, આ શું રામ કહેતા છે? બહુ સારા સારા લાયક માણસ છે, બધા હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય. રાત્રે દરરોજ દાળ રોટલું પીએ પછી જમીન સુઈ જાય.